idee sapere. મેં ખુદ બોલે છે સમાધાન થાય નથી. બુદ્ધિ ત્યાં સુધી પહોંચે છે કે હું છું જુદઈ એવું ભાન રાખે છે. શું કહ્યું? સલીમ અને હું બે જુદા જ છે એવું ભાન રાખે. હું અકબર અલી ને આ સલીમ. શું કહ્યું? નામ જુદા છે. હે? નામ જુદા છે. નામ જુદા છે. નામ જુદા છે પણ એ જુદાઈ મનથી બુદ્ધિથી જુદાઈ રહે. કારણ કે હું અકબર અલી છું એ ભાન છે ને. બીજું કયું ભાન છે તમને? હું અકબર અલી છું એ જ ભાન છે ને. આપનું ભાન કયું છે? હું અકબર અલી છું. આ બેન નો ધણી થઉં છું. એક આમ આપણે કેવા મુસલમાન છે? વરા વરા વરા છે. એ બધું આ બધું ભાન છે. હું ઇન્ડિયન છું. આ બધું ભાન છે ને એ ભાન એ બધું એડજસ્ટ થયેલું છે. આપણે આ બધું આપણી બુદ્ધિ જ બનાવેલું છે ને. અકબર અલી માની બેઠા છો. લોકો એ કહ્યું કે અકબર અલી અકબર અલી એટલે તમે માની લીધું. રોંગ બિલીફો બેસી ગયું છે. બરાબર છે તમારી વાત ચોખ્ખી. જો હું કોઈ હિન્દુ પરિવાર માં હોત તો મારું નામ રામ હોત. જો હું હિન્દુ પરિવાર માં હોત તો મારું નામ રામ હોત. એ રામ હોત પણ મારું એમ કહેવાનું કે રામ હોય ને રામે છે તે રોંગ બિલીક છે અને અકબર અલી એ રોંગ બિલીક છે અને કૃષ્ણ એ રોંગ બિલીક છે. રોંગ બિલીક છે. સમજ પડી ને? નામ શબ્દ માત્ર રોંગ બિલીક છે. હું મુસલમાન છું એ રોંગ બિલીક છે. હું હિન્દુ છું તે રોંગ બિલીક છે. આ બધી રોંગ બિલીફો બેઠી છે. આવી કેટલી બધી રોંગ બિલીફો બેઠી છે. હું વકીલ છું, હું ફલાણું છું, હું કલેક્ટર છું, હું સ્ટેશન માસ્ટર છું, હું વડોપ્રધાન છું. બધી રોંગ બિલીફો બધી. આ બધી બિલીફ જો નીકળી જાય તો પછી એનું શું અંત? આ બધી જ બિલીફો આપણે કાઢી મૂકીએ પછી શું? આ બધી બિલીફો આપણે કાઢી મૂકીએ પછી શું? તેનાથી કાઢી મૂકો. તાર પાસે સાધન એવું અને કાઢી મેલો. આમાંથી એક બુદ્ધિ તમારી પાછી. બુદ્ધિ જે બુદ્ધિ આ બધું મૂકું એ બુદ્ધિ જ કાઢી નાખો તો પછી શું? ના પણ એ બુદ્ધિ કાઢી નાખે નીકળે જાય નહીં ને. એ જાય જ નહીં. કોઈક બોલે કે અકબર અલી તમે આ બગાડ્યું એટલે તમે અકબર અલી જ થઈ જાઓ. ના, હું અકબર અલી જ થઈ ગયા. મેં નથી બગાડ્યું. શું કહ્યું? એટલે તમે કાઢેલું જાય નહીં. તમે કાઢો તો ભૂતની પેટ વહી ગયેલા છે. આ રોંગ બિલીફો જેટલી રોંગ બિલીફો છે એટલા ભૂત વહી ગયેલા છે. મારા અને આખો દાડો ભૂત ની પેટ, વાઘેલા ની પેટ, આખો દાડો મહી ગડાપો અજંપો, ગડાપો અજંપો, આખો દાડો શાંતિ ના મહી. ઘણી વાર મૂર્છિત થઈ જાય, કઈક સારું એ થાય ને ખાવા પીવાનું, મૂર્છિત થઈ જાય, લગ્ન ભગ્નમાં મૂર્છિત થઈ જાય, મૂર્છિત. પણ જાગૃતિ, નિરંતર જાગૃતિ ના રે ને. આ ઉઘાડી વાંચે તો ઊંઘે છે જગત, આખું જગત ઉઘાડી વાંચે ઊંઘે છે. ખુદાએ જે રસ્તા બતાડે છે તે રસ્તા એનાથી પકડાતા નથી, બીજા રસ્તે જાય છે. પોતે જાણે છે કે આ રસ્તે ખુદા રસ્તો છે, છતાં બીજા રસ્તે જાય છે. જાણે છે છતાં નથી જતા, કારણ કે ઊંઘે છે બિચારો, ઊંઘમાં ભાન નથી. મનુષ્ય માત્ર ઊંઘે છે, આખા વર્લ્ડના મનુષ્ય ઊંઘે છે. એનો દોષ કોના માથે? એનો દોષ કોના માથે? દોષ કોઈનો નથી. જે આ બધું નાખનારું કોણ? એવું છે ને, દોષ કોઈનો નથી. ભોગવે તેની ભૂલ છે. ઊંઘતા હોય તેનું તેને એવું ભોગવવું પડે, જાગતો હોય તેને જાગતું ભોગવવું પડે. આ સાયન્ટિસ્ટો ઊંઘે છે, બધા ફોરેનર સાયન્ટિસ્ટો ઊંઘે છે. સાયન્ટિસ્ટોને ઘેર વાઇફ મતભેદ પાડે જાય ને, તો એને કેમ કરીને આ મતભેદને સોલ્વ કરવો તે ના આવડે. સાયન્ટિસ્ટ ને મતભેદ પડ્યો હોય સોલ્યુશન એનું શું તે ના આવડે. તો બોલો ઊંઘ જ છે ને. મોટા મોટા મેજિસ્ટ્રેટોને ઘેર 4-5 વર્ષથી સજા કરે ને ઘેર આવે તાર સોલ્યુશન ના આવે. ખુદા બંધે છે ખુદ પૂછે, પછી ઈશ્વર એના બંધા ને પૂછે, બંધા એટલે આપણે લોકો એને પૂછે, બતા તેરી રજા ક્યાં હૈ, કે હવે તું કે તને શું, હું શું કરું? બોલતે ઈશ્વરે પૂછે, હવે તું કે હું શું કરું? તમને ગમે બેન વાત ગમે છે? એના સાક્ષી નાતા દ્રષ્ટા રૂપે રહ્યા છે, અને તમે જો એમના ભગવાનમાં એકાકાર થઈ જાઓ, ખુદી રૂપે એ થઈ જાઓ, તો તમને ખોવાઈ જાઓ. ખોવાઈ જાય એટલે ખુદાની અંદર ખોવાઈ જાય, એટલે પોતે આનંદનો પતિ, પછી દુઃખ જ ના હોય. એનો ગળું કાપી લો, હાથ કાપી લો, એને ગાળો વહળો મારો, તો પણ એને કશું અસર ના થાય. આ દ્વંદ્વની અસર ના થાય. સુખ દુઃખ જે દ્વંદ્વ શબ્દો છે એની અસર ના થાય, ખબર પડે ને? ત્યારે જાગ્યા કહેવાય. ખુદી ખુદી રૂપે થાય ત્યારે જાગ્યા કહેવાય. નો થાય સેલ્ફ એટલા સમજાય તો જાગ્યો કહેવાય. નહીં તો બધું ઊંઘે છે. પછી અહીંથી ભલે ને તમારું તમારું ત્યાં આગળ છે તે પુનર્જન્મ ના માનતા હોય, પણ પુનર્જન્મ એ હકીકત સ્વરૂપે છે. સમજવું જ પડશે, એક દાડો જ્યારે ત્યારે સમજવું જ પડશે. એ ફોરેન વાળાને મારે સમજાવવું પડે છે. કઈ નો સાયન્ટિસ્ટ હતા? પેલા ફ્રેન્ચ સાયન્ટિસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, ફ્રેન્ચ ના હતા. તે 65 વર્ષના હતા. તો મને કહે છે કે આ એટલો અનુભવમાં આવ્યું છે કે ભગવાન આ જગતનો કરતા નથી, એ અનુભવ આવ્યું છે. ઓનલી સાયન્સ જ છે આ બધું, અને કરતા ઠરે નહીં તો ભોગતા થવું પડે. અને તો પાછા આ લોજિકલ વાળા શું કહે કે ભગવાને જો આ જગત બનાવ્યું હોય તો ભગવાનને કોને બનાવ્યું કહો? એમ પાછા લોજિકલ વાળા આમ સ્ટડી કરે પાછા. તો સાયન્સમાં એક જ વસ્તુ હોય કે તમે કહો કે આનું કોઝ એનો ઇફેક્ટ હશે, હા, એ સિવાય બીજું નહીં. આજે તમે કહો કે ભાઈ આ માણસ છે, એની આમાં કેટલા એટલા 5 એલિમેન્ટ છે, પણ ખુદ ખુદા પણ ના બનાવી શકે. શું કહ્યું? કારણ કે ખુદા નો ધંધો જ નથી, હાથ ગાલતા નથી, ખબર પડે ને? અને આ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિયલ એવિડન્સ છે. આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, આ કઈ વસ્તુ નથી. એની મેરેજ સરકમ એવિડન્સ થાય છે, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે એની મેરેજ ભેગું થાય છે કારના આધારે. કારના આધારે બધું ભેગું થાય છે અને તે પ્રમાણે બધું જમાવટ થઈ જાય. આપણે આ કુદરતી રીતે રીત જાણી ગયા છે, આપણે કુદરત પાસે સીખી ગયા છે કે અનમે કઈ ખટાશ નાખો દૂધમાં એટલે દહી થશે એવું જાણી ગયા છે આપણે. એટલે આપણે ખટાશ નાખીએ જ પડશે, લેકિન દહીં આપણને આવડતું દહીં તો એની મેરેજ કુદરતના પ્રમાણથી કાળ બનાવે છે. બરાબર ને? એટલે આ બધું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, કોઈ કશી જરૂર જ નથી. સાયન્ટિસ્ટ એમ ના કહી શકે તમે આ બનાવી શકીએ, કશું જ ના બનાવી શકીએ ને. અને આ જે બધું બનાવ્યું છે કુદરતના આધારે શીખી શીખીને એ બધું કલ્ચર લાગશે આની જોડે. શું કહ્યું? બરાબર છે, બધું ઓબ્ઝર્વેશન જ છે કે પક્ષી ઉડતા જોયું તો આપણે સમજે. એમાં પક્ષી હોય તો એમાં તો જે ખુદી જાણ્યા પછી અધિકાર કેટલો છે કે બીજાને કર્મ કર્મ બાંધતો અટકી જાય. તમે જ્યાં સુધી અકબર લીધો ત્યાં સુધી તમે જે જે કરો છો તેની જવાબદારી તમારી પર છે. જ્યાં સુધી અકબર લી છે ત્યાં સુધી તમે ખુદી થાવ ત્યાર પછી તમારી જોખમદારી નથી. આ શરીર પર જીવતા હોય અને ખુદી થાવ શું અત્યારે આ હું બોલ આવું બોલું છું તો જોખમદારી મારી નથી, કારણ કે આ રેકર્ડ બોલી રહી છે. શું બોલી રહી છે? હા રેકર્ડ બોલી રહી છે એટલે મારી જોખમદારી નથી. હું આમાં જુદો છું, આ તમે જુદા છો અને આ રેકર્ડ બોલી રહી છે એટલે જોખમદારી નથી રહેતી. એ થાય ને બધું રેકર્ડ ના પર સ્વીન ક્યાંથી આવી? રેકોર્ડ ઉપર પિન ક્યાંથી આવી એવું પ્રશ્ન ઉભો થાય ને. રેકોર્ડ ને બગાડવા માટે પેલી પિન મૂકે ને તે પિન ક્યાંથી આવી? આ બધું નેચરલ રેકોર્ડ છે, એમાં તમારે કશું જ કરવાની જરૂર નહીં. એટલું બધું નેચરનું કામ સુંદર છે કે તમે અહીંયા આગળ ખાવાનું ખાવ ને દાળ ભાત રોટલી શાક અને એનું ભાઈ મય લોહી થાય, ચામડી થાય, હાડકાં થાય. આ હાડકાં આ બધા વધ્યા કરે છે ને અહીંયા આગળ કે નિરંતર જૂનું નીકળતું જાય છે, નવું થતું જાય છે, જૂનું નીકળતું જાય છે, નવું થતું જાય છે. નિરંતર આ પ્રક્રિયા, આ નેચરલ પ્રક્રિયા નિરંતર થઈ રહી છે. નેચરલ નેચરલ ઓનલી નેચરલ નો અંગ્રેજી શબ્દ કહીએ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. અમે લોકો એને ફિતરત કહીએ, નેચર ને અમે લોકો ફિતરત કહીએ ઉર્દુમાં. ફિતરત ફિતરત ઉર્દુમાં ફિતરત એ તો ઉર્દુમાં શબ્દ છે, પણ એટલે નેચર શું છે એનો કોડ કોઈએ પાડ્યો નથી અત્યાર સુધી. એટલે આ ફોડ મારે સાયન્ટિસ્ટો પાસે પાડે, મને કહેવા મળે કે આ શું છે ખરેખર. નેચરલ એટલે સ્વાભાવિક, એનો અર્થ એવો સ્વાભાવિક થાય. ના, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એ જાતે હું જોઈને બોલું છું, આ કઈ પુસ્તકની શબ્દ નથી. આ મને જેવું દેખાય છે તેવું બોલું છું, તે બુદ્ધિના ઉપરની વાત છે. આ જ્યાં બુદ્ધિ હોય ત્યાં આગળ ઇગોઇઝમ હોય. શું હોય? મારામાં બુદ્ધિ એક જરાય નથી એટલે હું અબુદ્ધ થયેલો માણસ છું. અબુદ્ધ એટલે બુદ્ધિ નહીં, બુદ્ધિનો છાંટો અમારા ના હોય. અને મારી પાસે આવે તે બુદ્ધિ સાવી પણ એ જરા થોડો થોડા અબુદ્ધ થતા જાય. જયારે બુદ્ધિ વધારવી હોય ત્યારે મારી પાસે આવે પુહાય આવે છે. મારી જય ઇન્દ્રિયમાં આવે છે, ધીમે ધીમે ત્રણ ઇન્દ્રિયમાં આવે છે, ધીમે ધીમે ચાર ઇન્દ્રિયમાં આવે છે, પછી પાંચ ઇન્દ્રિયમાં આવે છે, પાંચ ઇન્દ્રિયમાં પાછા ગાય ભેંસ ઘોડો. એટલે કે જે નેચર ને માટે એવું કહેવાય છે કે નેચર હંમેશા ઇમ્પરફેક્ટ છે, ક્યારેય પરફેક્ટ નથી, પરફેક્ટ નથી ક્યારેય પણ નેચર, કુદરત ક્યારેય પણ પરફેક્ટ નથી, ઇમ્પરફેક્ટ એટલે સંપૂર્ણ નથી, અપૂર્ણ જ રહેલી છે. એટલે બધી રીતે એને માટે જ ચેન્જ થયા કરે છે. જો ઇમ્પરફેક્ટ હોત નહીં તો ચેન્જ ના થાય. જો તમે આપને નિરંતર ચેન્જ થયા કરે, નિરંતર ચેન્જ થાય હરેક વસ્તુ. આપને એક મિસાલ આપું, એક પોએટ એક વસ્તુ જોઈ છે કે જે બહુ સુંદર લાગી છે, પછી એને જયારે દેખાય છે કોઈ બીજી વસ્તુ કે ના ના આ એટલું સુંદર નથી, આ વધુ સુંદર છે, સમજાય. શા માટે કે અમુક જે ટ્રેન્ડ ઓફ થોટ છે. આજે આપણે જોઈએ કે વરસાદ પડ્યો બહુ સારો, બધા ઝાડ પાન બહુ સારા સુંદર પાછા આવ્યા. નેક્સ્ટ યર જયારે પાછો વરસાદ ગરમી આવી એ બધું કલમાઈ બધું જ મટી ગયું. Then again the new thing comes and you say no, this time the season is very good. Aje ye matra ne shanti rakhva mate ane ame develop karva mate nirantar cheri prayas kare nature jo kya rakhe to ye nature develop nahi thi ye kya rakhi nahi kya rakhe nahi ane nirantar parivartan thaya kar nirantar. અત્યારે બના બના કે મિટાઈ જતી જરૂર કોઈ ખામી ઉપાય કે આફ્રિકાના જંગલમાં ધોધમાર વરસાદ પડતો હોય આફ્રિકામાં બધે, અને ઇન્ડિયામાં છે તે વરસાદ પડવાનું બીજી સાલ દુકાળ કયા કરે નહીં. કારણ કે જ્યાં ઇગોઇઝમવાળા જીવો છે ત્યાં આગળ નેચર એનો કંટ્રોલ એવી રીતે રાખે છે કે જો કદી આ લોકોને તો 10 વર્ષ જો કદી વરસાદ ખૂબ પડે ને સરસ એ થાય નહીં તો સરા લઈને મારી નાખે લોકોને. એ તો અમને ઠેકાણે જ રાખે છે કુદરત. શું કહ્યું ઇગોઇઝમ વાળા ને ઠેકાણે માં ઠેકાણે રાખે છે. અને જે લોકોને ઇગોઇઝમ નથી લાંબું ડેવલપ થયું નથી એ આફ્રિકામાં જોઈએ ઢગલે બંધ વરસાદ પડે છે, ખબર પડે ને. એટલે કુદરત બિલકુલ પરફેક્ટ છે, કુદરત ભગવાનનું જ કામ કરી રહી છે. પણ એ કુદરતને આપણે જેવું બગાડીએ, આપણે આપણે પોતે કરતા નથી પણ ઇગોઇઝમ કરીને એમાં નાખીએ છીએ. ઇગોઇઝમ વચ્ચે ના હોય તો કુદરત બહુ સુંદર છે, વચ્ચે ઇગોઇઝમ નો દખલ ના હોય તો કુદરત બહુ સુંદર છે. અહંકાર નો વાંધો નથી, હું છે તે અકબર અલી છું એવું બોલવાનું વાંધો નથી. પણ અકબર અલી પાસે તમે કઈ સારું કાર્ય કર્યું હોય અને લોકોને દેખાય કે અકબર અલી જરાક ટાઈટ થઈને ફરે છે એનો વાંધો છે. આપ સમજાય ને, કોઈ દાડા ટાઈટ થઈને ભરેલા ખરેલા, ટાઈટ થઈને ભરેલા ખરા કોઈ દાડા ટાઈટ થયા પછી આપ ખુદી બધાય બહુ એક્સેસ થઈ જાય ને આપ ખુદી આવે. પણ આપ ખુદી બધી નહીં ગયેલા પણ ખુદા તે કે તમે ટાઈટ થાવ ને ખુદા હશે. આપડા લોકો ધંધો છે બીબી જોડે ઝઘડો જ કરવો એ ધંધો આપડા લોકો. હિન્દી કેમ કે આપણે જો આપણે જો તમે એમ પહેલા કીધી ની વાત કે જો આપણે હ્યુમન ના હોય તો પછી કઈ બીજું જ હોય બરાબર ને, અને જો પછી હ્યુમન થી નીકળી જાય તો પછી ઝઘડો હોય જ નહીં, એ તો બે ભાઈઓ જ લડે. નબળી તો આપણે ના બહેરી અને હ્યુમન નેચર ની નબળીઓ ના છૂટે નેચર જ છે કે લડવાનું માણસ. બે છોકરાઓ નાના નાના હોય એને મૂકી દો હવે કે બીજાનું કઈ એમાં એના ડેવલપ થાય નહીં એટલે ધેર સુધી સુધી પહોંચી શકે છે. શું કહ્યું? હા તો પછી ડેવલપમાં આવવું જોઈએ માણસે. આમ ક્યાં સુધી બેસી રહેશો? ભટક ભટક ભટક ભટક ભટક ભટક ભલે કે અંગ્રેજોને બધા ના માનતા હોય પુનર્જન્મે, તો હું પુનર્જન્મ સાબિત કરવા તૈયાર છું. જેને કોઈને જાણવું હોય તેને આખો સાબિત કરી આલવા તૈયાર છું. ના માનતા હોય પણ સાબિત કરે એટલે સાયન્ટિફિકલી સાબિત કરે એટલે એક્સેપ્ટ કરે છૂટકો જ નહીં ને. એટલે પુનર્જન્મ છે જ, અને પુનર્જન્મ એટલે ભટક ભટક ભટક ભટક ભટક ભટક અનંત અવતારથી ભટક ભટક ભટક. અને આ નબળીઓ જતી નથી, નબળી કાઢે તો ખુદી થાય. શું થાય? ખુદીનું ઓળખાણ થાય. નબળી ત્યાં નથી. શું થાય? ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જો નબળીઓ નબળીઓ નબળીઓ. જય સચિદાનંદ. જવું છે આ બેન ને કેટલા રૂપિયા લીધા એને કઈ સંસારી ના કરવા મારી વાત તો હવે હડા હાથ બોલી ગયા છે. મને કહે છે કે આ બધા જુદા નો ભાઈ બધા જુદા માન્યામાં આવે. પછી મેં કહ્યું ટૂંકામાં તમને સમજણ પાડું છે તમારી બુદ્ધિ પહોંચે તો અભવ્ય વિશેષણ છે. શું છે? અને વિશેષણ એનું નામ કહેવાય ફરિયાદ કરે. શું કહ્યું? નામ ફરે નહીં કોઈ દાડો એટલે થત કે આના તમને હાથી લાગે છે વાર્તા નથી પણ આ બધા આવું ગયા છે. શું કહે? આ તો તમને એક નાનો ખુલાસો આપ્યો છે. ખુલાસો તો બહુ મોટા મોટા હોય ને વિશેષણ. વિશેષણ એટલે ફર્યા વગર હેલ નામ હોય જ ના થાય. શું કહે? અભવ્ય નામ હોય તો ના હોય. શું કહ્યું? આપડે એમ કેવું કઈ અમારી ભૂલ થાય પછી હોય બને વખતે ખેંચી લેવા પડે. શું થાય? અત્યારે ભગવાન નું શાસ્ત્ર નવું બનવું બનાવવું હોય ભૂલચૂક ને જે થઈ છે પાછળના લોકોની એ નવું કરવું હોય તો અમે આપીએ એમ છીએ પણ આવે એટલે એક્સેપ્ટ કરે તો તદ્દન નવું આપીએ એમ છીએ. શું કહ્યું? કૃપાલદેવ એના પુસ્તકમાં શું લખ્યું? એ ક્યારેય પણ મોક્ષ જાય એવું એ કેમ બની શકે કે છે એવું એમને એક્સેપ્ટ કર્યું પછી બધા શાસ્ત્ર હિન્દુ મુસલમાન એ બધું ખાલી ભાષા ફેર છે. શું છે? અલ્લાહ ખુદા શબ્દ નામથી ફેર છે. ભગવાન અલ્લાહ ખુદા શબ્દ નામથી ફેર છે. વાત મૂળમાં વસ્તુ છે એક જ છે. એને સમજવી જોઈએ. સમજે તો ઉકેલ આવે અને નહીં સમજે તો લાખ અવતાર માથા ફોડશે તો એને કશું કરે. જયારે કઈક વરી થાય ત્યારે શું દવા ચોપડો છો? એક બાજુ એમ કે છે જે ચિંતા ના કરે એ ખર કહેવાય. કે શું કે છે? ચિંતા ના કરે એ ખર કહેવાય. ચિંતા ના કરે એ ગધેડો કે છે. અને એક બાજુ ચિંતા કરે તો આવું થશે. એટલે બે બાજુ નું જગત માર માર કરે. શું કે છે? કમ ટુ ધી નોર્મલ. શું કહ્યું? ચિંતા વર્ડ જે છે એ ચિંતા માઇન્ડ માં આવે કેમ કે ચિંતા છે. એક માણસ હમણાં છે કે ભાઈ તમારે કાલે આ કામ કરવું છે, તમને વિચાર થાય, એક વિચાર ના થાય, તમે કેવી તરફ મજા કાયા ને ચિંતા એ અમૃતલાલ બહુ ચિંતા નહીં ઠીક છે. તમને તો ખુદા પર ભરોસો છે એટલે તમે એવી વકીલાત ના કરો. ના બસ એમ થયું સાહેબ મારા સાથે કે જેને કઈ જાણવું હોય તો જાણી લો, નહી તો અમારે કઈ અમારી જાત નથી આ. તો રેકર્ડ બોલી રહી છે, શું બોલી રહી છે? His master's wife. જેમ તમે સ્કૂલ માં ગયા ત્યારે શીખવાડ્યું ને તમને લોકો, માસ્તરો શીખવાડ્યું નતું? સ્કૂલ માં માસ્તરો શીખવાડતા નતા તમે? તમે સમજ પડી ને, એ તમારું જ્ઞાન તો હતું તમારી માં જ, પણ એ પ્રગટ કરી આ લખતા શું થયા તું? અનંત શક્તિ છે, બહુ શક્તિ, શક્તિ બધી એમ જેમ અંડરમાઇન્ડ થઈ રહી પડેલી છે, અંડરમાઇન્ડ છે બધી, એ અંડરમાઇન્ડ અમે ખુલ્લી કરી આપીએ. ભયંકર શક્તિ છે અંદર તમારા, એટલા નહીં આ બેન ના શક્તિ શું કરે, અંડરમાઇન્ડ થઈ છે, ઉપર બધા ઉપર લેયર્સ ને લેયર્સ નાખેલા છે બધા. ચાર 11 1977 દાદા દર્શન એવી વાતો જે ગુપ્ત રહી હોય એટલી જ્ઞાન નથી, ગુપ્ત રહેલી હોય, બીજી બુદ્ધિમાં તો આવેલું હોય એટલું તો આપણે બધું બહાર પડી ગયેલું છે. ગુપ્ત રહેલી હોય એટલી બાકી બાકી રહી જ્ઞાની પાત્ર પૂછાય, શું ગુપ્ત રહી છે કહો. આ એક જ સમજ નથી પડતી કે જે આપે કહ્યું, આપે કહ્યું કે દુનિયાનો બનાવનાર કોઈ નથી, એનો સર્જક નથી, તો પછી આપણે આજે મંત્ર નમો ભગવતી વાસુદેવાય બોલવાનો ભગવાન ક્યાં છે એમ કહી લખ્યું છે કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, એવું વાંચવા આવ્યું છે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, આ ક્રિએચર એટલે જીવ માત્ર, દેહધારી માત્ર, ઝાડ પાને દેહ કહેવાય, જીવતું ઝાડ હોય એ દેહ કહેવાય, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય જીવો એ દેહ કહેવાય, એમાં એમાં ભગવાન થયેલા જ છે કે છે બધામાં શુદ્ધ ચેતન રૂપે, અને તે પ્રગટ થતા થતા વ્યક્ત થતા થતા અવ્યક્ત ભાવે રહેલા છે. કેવા રહ્યા છે? એ વ્યક્ત થતા થતા સંપૂર્ણ વ્યક્ત થાય કે આ જગત કોને બનાવેલું છે, હું તમને પૂછ્યું તમને શું લાગે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, તાર બાર કહેવું પડે છે કે ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિકમાં તો એવું ચાર વેદ ની ઉપર જઈને ઉપર જઈને બોલીએ છીએ, વેદો ની ઉપર જઈને વેદ ની વાત નથી બુદ્ધિ ગમે છે અને જ્ઞાન ગમે ત્યાંની સાથે છે. ત્યાં બધું જાણવાનું મળે કે કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ કેવી રીતે લોકો જન્મે છે, મરે છે, બધું એ એમની પાસે ખોરવાય. વાસુદેવ તો નજીક પ્રગટ થાય, વ્યક્ત થતા પહેલાં વાસુદેવ થાય, વ્યક્ત થતા થતા પહેલાં સાધુ થાય. એમાંથી સાધુ સાધુ એટલે આત્માને, સાચા આત્માને જે સમજો છો બ્રહ્મણ થાય, સાધુ બ્રહ્મને જાણવાને વિસ્તાર થઈ થઈ ગયો ત્યાંથી જ એક બ્રાહ્મણ કહેવાય. ગુરુદેવ ને નમસ્કાર કર્યો ને આચાર્ય, તો આચાર્ય અમુક પ્રમાણમાં વ્યક્ત થયા છે, વાસુદેવ અમુક પ્રમાણમાં વ્યક્ત થયા, વાસુદેવ ભગવાન પણ કહેવાય, ભગવાન કારણ કે ભગવાનમાં એનો પ્રયોગ જ જે છે. સ્ટેશન હદ પાર વગરના સ્ટેશન, તો પણ એ પોતાનું સ્ટેશન ખોળે છે, જડતું નથી. જયારે પોતાનું સ્ટેશન ખોળે ત્યાર પછી આગી પાછી ના થાય. એની એક શંકા એવી થયા કરે છે, એક શંકા એવી થયા કરે છે આ સમાધિ બાબતમાં, એ જ્ઞાની પુરુષ એમ કે છે કે બધું તારી અંદર છે. હવે જેટલો વિસ્તાર છે એ બધા સાથે વિશ્વના અણુ અણુ ની સાથે એકતા સ્થાપવાની વાત આપણે કરીએ કે જે કઈ છે વિશ્વમાં એની સાથે તારી એકતા સુધી, એ તો વિસ્તાર ની વાત છે. બહાર પાછી વધવાની વાત છે આંખ બંધ કરીને, તો આપણી અંદર શું રહ્યું પછી? બહાર તો કશું છે જ નહીં, જગત નથી, તો પછી વિશ્વના અણુ અણુ સાથે એકતા કેવી રીતે સ્થાપી શકીએ? લેવા દેવા જ નથી વિશ્વના જોડે લેવા દેવા નહી જ છે. જે છે તમારું વિશ્વ આટલામાં જ છે, તમારું વિશ્વ બીજા લોકો બીજા લોકોનું વિશ્વ છે, સમજ ભાઈ ને? તમારું વિશ્વ તમારું આટલું જ છે, એટલું જ છે, એટલામાં શોધખોળ કરો. બહાર તમારે લેવા દેવા નથી, દરેક પોતપોતાના વિશ્વમાં ફરી રહ્યા છે, સમજ ભાઈ ને? માટે આખા દુનિયાનું માથે બહાર લેશો નહીં, તમે તમારું જ ફરી કરો, તમારી શોધખોળ કરો, અંદર તેનું ધ્યાન કરો છો. ચોક્કસ ખાસ ધ્યાન નથી કરતો, હમણાં અપૂર્વ અવસર જે છે ત્યારે થઈશું નિર્ગંથ જે ભાવના છે એની ઉપર વિવેચન લખેલું છે સંત બાલજીએ, સંત બાલે લખેલું છે નિર્વિકલ્પી સ્ટેશન આવ્યું એટલે પછી કચ્છી કચી જરૂરિયાત જ ના રે, એ જ્ઞાની પુરુષ ની પાસેથી ઉપાધિ પ્રાપ્ત થઈ જાય. નિર્વિકલ્પી સ્ટેશન આવ્યું, આ બધા વિકલ્પો છે સર્વધર્મ પરિત્યાગ કરાવે, પ્રશ્નપૂર્વક લખ્યું છે ને સર્વધર્મ પરિત્યાગ, દેહ નો ધર્મ છોડી દેવડાવે, મન નો ધર્મ છોડાવે, બુદ્ધિ ધર્મ નો છોડાવડાય, અંતસ્કર નો ધર્મ છોડાવડાય, ઇન્દ્રિયો નો ધર્મ છોડાવડાય અને પોતાનો ધર્મ સ્થાપન કરે. ત્યારે પછી સર્વ ધર્મ આવડે છે શ્લોક કે તું આત્માને શરણે આવી જા, આત્મધર્મ પામ કે છે, આત્માનો આશ્રય કરે. ત્યારે લોક પોતા વાળા કૃષ્ણને મૂકીને એનો આશરો લેવા જાય, શું કહે લોકની દ્રષ્ટિ બહાર છે ને એટલે બહારનું જ પરિકાર, અંતર્મુખ થયા નથી લોકો થયા સાસુ અમારા માં એવી બહાર દ્રષ્ટિ છે એટલે કૃષ્ણ ક્યાં આગળ તક આ રહ્યા આ રહ્યા પેલા રહ્યા, તો મુસલમાનો ચાર ખોટા રીતે તે રીતે લાઈ નહીં આવી ગયા પૂજા કરે, પણ નહીં ભાઈ બેઠા છે મામ એકામ તો લાવે નહી, જ્ઞાની પુરુષ ના મળે તોય છતાં આપણો શબ્દ સમજી જો મહી વાર મહી કરે ને એ કૃષ્ણ ભગવાન એમને જ પ્રશ્ન કે કલ્યાણ થાય એવું છે, પણ આવું સમજણ પડે એટલે શું થાય છે. અને જ્ઞાની પુરુષ તો મારો આત્મા કહેવાય કે છે, શું કે છે કૃષ્ણ ભગવાન પોતાના આત્મા એટલે હું પોતે જ છું કે ત્યાં આગળ બધું આપણું કામ નીકળી જાય. અને જ્ઞાની પુરુષ કેવા હોવા જોઈએ, પણ મતવાદી ના હોય, નિષ્પક્ષપાતી મતવાદી વાણી હોય ને મારી તો જૈનો એ બે નહી, વૈષ્ણવની વાણી હોય જૈન દેહ નહીં, જૈનની વાણી હોય તો વૈષ્ણવ ના દેહ, શિવ વાળા ના દેહ, મુસલમાનો ના દેહ. કાલે છે તે અકબર અલી સાહેબ બેઠા હતા ને, અકબર અલી સાહેબ બીજી સાથે બીજી આવ્યા ને, અકબર એટલે બધી સારી વાત કરી ચિત્તવૃત્તિઓ ભટકે તું આત્માને ભટકવું પડે, જ્યાં ચિત્તવૃત્તિ જાય તે ગામ આપણે જવું પડશે, શું કહે ચિત્તવૃત્તિ નકશો દોરે છે કે આટલા આવતા ભાવ આવતા ભાવ માટે જવા આવવાનો રસ્તો નકશો દોરી નાખે છે, ચિત્તવૃત્તિ કરે છે નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું ક્યાં ક્યાં ફરી આવતી છે ચિત્તવૃત્તિ. દરરોજ તો ચિત્તો ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય ભટકે એટલું પછી આપણે બધે ઠેકાણે ભટકવાનું છે, પછી કેમ અંત આવશે એનો, તો અંત કેવી રીતે આવે આપડે આવે ભટકતી નથી, તમારે ભટકતી તમારી ચિત્ત ઘેર જાય, ઘેર જાય તમારું ટેબલ દેખાય, ખુરશી દેખાય, બધું દેખાય, ઘરનો માણસ છોકરા બોકરા મોડા હાથે દેખાય, દેખાય ના દેખાય હે એને ચિત્તવૃત્તિ કહેવાય. અને આ બીજું બધું મન છે ને તે તો વિચાર, તમારું મન તો મન વિચારો કરે છે, એ બહાર નીકળે નહીં કે અહીંથી બહાર નીકળે, ભટકે કોણ ચિત્તવૃત્તિ, અને ચિત્તવૃત્તિ નકશો ચિત્ર છે, ભાઈ આવતો બહુ મારે જવાનો કઈ કઈ જવું છે ને સત્તો ચિતરી આવે, જે ખૂણામાં પેસે તે ખૂણાના સંસ્કાર લઈ આવે, જે ખૂણામાં પેસે તે ખૂણાના સંસ્કાર લઈ ભેગા કરી પછી આવતા બહુ ચિત્ત રહે. બધું ચિત્તવૃત્તિ છે આ જગત ને ભટકાવનાર હોય તો ચિત્તવૃત્તિ છે, ચિત્ત જ છે બધું. મન કઈ ભટકાવે એવું નથી, મન ને વિચારવાનો કોઈ દોષ નથી, મન તો નાવડા જેવું છે. ચિત્તવૃત્તિ ભટકાવે કેમ? કારણ કે અજ્ઞાનતાથી, અજ્ઞાનતાથી. એ અજ્ઞાન જ્ઞાની પુરુષી પાસે જાય ત્યારે ચિત્તવૃત્તિ પાછી પાછી ચિત્તવૃત્તિ. તમારે બધી ચિત્તવૃત્તિ પાછી હરી ગઈ, જરાય બહાર જતી નથી. કેમ તમને એવું લાગે છે? નહીં, કોઈ વખત બેઠા હોય તો વિચાર તો આવે ને. હવે આજે વિચાર ન આવે, વિચાર તો મનનો છે. મનને જેટલા વિચાર કરવા એટલા એ બધા જ્ઞેય છે. શું છે? એ બધા જ્ઞેય છે, પણ ચિત્તવૃત્તિ નથી. ચિત્તવૃત્તિ તો પહેલા જે ચિત્તવૃત્તિ જે બહાર જ ભટકતી હતી એ હવે ચિત્તવૃત્તિઓ અંદર આવવા મારી પાછી, ઘેર પોતાની ઘેર પાછી વળી પાછી. ચિત્રવૃત્તિ પાછી કરે ત્યારથી જ મોક્ષ થવાનો નિશાની મળી ગઈ, અને અહીંથી જ મોક્ષ થવો જોઈએ. અહીંથી ચિંતા બિનતા બધું બંધ થાય તો જાણવું કઈ મોક્ષ થવાનો થયો. સંસારમાં ચિંતા બંધ થાય તો બરોબર ને, સંસારમાં ચિંતા બંધ ના થાય ને મુશ્કેલ. હા, એટલે સાદું થઈ જવું જોઈએ ને. સાદું થઈને કઈ નથી, એમને ચિંતા બંધ નહીં થતી હોય. એ લોકો ને પણ વ્યાધીઓ તો રહે જ છે ને શરીર ને બધું. મિલકત જોડે જોડે જાય, પાવર થઈ જાય તો પણ મિલકત એને જોડે નહીં. બાવા તારી મિલકત તારી જોડે આવે કે મેરી હે ને કે છે ક્યાં જાય. માટે અહીં સંસારમાં તો છૂટ્યો તો વાત હાથ ગયેલી છોકરાના હાથે જ છૂટ્યો તો તો ટેસ્ટેડ એક્ઝામિનેશન કહેવાય. એ એક્ઝામિનેશન ટેસ્ટેડ ના કહેવાય. એક દાડો શાંતિ ના રહેવાય ગયેલી છોકરા હાથે. મૂર્છા મરે, મૂર્છા મૂર્છા એટલે એ બધા આમ ગેલ કરે ને ખાય પીએ ને ટેબલ ખગડાવે ને હન કરે ને બધું મૂર્છામાં બધું કરે. શાંતિ ના, શાંતિ તો સીધે રસ્તે શાંત થઈ જાય બધાની. એના કરતો તો સૌથી મારા પીટને માટે મારા થયો હતો ને, મારા થયો છે તેને કહું ચાર નાળા ફેર્યા કરતો તું પાંચ માળા ફેર તો 99, 98, 97, 95, 94, 93, 92, 91, 90, 89 એવી રીતે ફેર. શું કહ્યું? આ માળાઓ તારો બાપનો પત્તો નહીં પડે અનંત થી ભટેક ભટેક કરી આ લાકડા ની માળા ફેરી ફેરી. ખબર ને બોલ ને તું એક બાજુ થી માળા ફેરવતા કેજો કે આ માળા દવા દે કે પેલી માળા ફેરવો કે દાડો અભ્યાસ કરીએ ને પછી આવડે એક જ દાડો પહેલા જરા અભ્યાસ નજર આવડું પડે. દાદા એ ચેતન માયા કેવી રીતે કહેવાય? એવું છે ને, જે મારા નાગ મરકા મણકો આવ્યો, ભાગ મણકા મણકો આવ્યો, એ મારા મને ભય શું તે બરોબર ઘેરા મળે છે, તાર હોય તો થોડી વાર મેળે આવી જાય છે. મેળ શું કીધું એમાં આવી ગયો, એકસો આઠ મણકા ના નાશ મણકા મણકો આવ્યો, નાશ મણકા મણકો આવ્યો, પાંચ માળા ફેરી રાખવાની છે. શું કે છે એના કરતા આ છોકરા માળા ફેરવે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એવું હોય બોલે નહીં તો એ માળા નાળા કહેવાય. પણ એ માળા છે તે એ માળા ઊંઘતા કહેવાય. શું કહ્યું? ઊંઘતા. અને આ જાગતા બોલવી પડે, એલર્ટ રહેવું પડે, જાગતા બોલવું પડે. એટલે ચેતન, એટલે ચેતન કહેવાય. શું કહ્યું? એટલે ચેતન માળા કહેવાય. એટલે ચેતન જાગતા બોલે કામ લઈ જાય. બરોબર. જ્ઞાની પુરુષ એક શબ્દ જો કદી કોઈક લઈ ગયો એનું કામ થઈ જાય. આ લોકોએ જે આપ્યું છે ને તે તો આવ રબીશ માલ આપેલો છે. બરોબર. એમને જાણતા તે માલ દેખાડ્યો છે. લાકડાની માળાઓ હતા, હજુ લાકડાની માળાઓ હતો. એમાં કઈ જાતના ચક્કર